સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. પારે માસ રેજો આવું આવું રે, આગળ આવી ઉભલા રે, લટકારો કાંધલાલ આગળ આવી ઉભલા રે, લટકારો કાંધલાલ કુમ કુમ કેરો ચાંદલો કીધો ભૂધરાજીને ભાલ, કીધો ભૂધરાજીને ભાલ, હરીને વધાવું રે હું તો હર કબારી માન માય, હરીને વધાવું રે પરવાશ થઈ હું તો પ્રેમ મારે, ભૈડે તે હરખનમાય પરવાશ થઈ હું તો પ્રેમ મારે, ભૈડે તે હરખનમાય પુરવ જનમના પુણ્યથી મને મળ્યા તે મોહન રાય, મને મળ્યા તે મોહન રાય, હરીને વધાવું રે ધન્ય ધન્ય દાર આજન રે, ધન્ય મુરત ધન્યવાદ, ધન્ય ધન્ય દાર આજન રે, ધન્ય મુરત ધન્યવાદ, બ્રહ્માનંદ ને વાલ મે બ્રહ્મ નંદનાવાલ મે મારો સફળ કર્યો અવતાર, મારે મારો સફળ કર્યો અવતાર, હરીને વધાવું ते मोहन राय सपर मोदाड़ो रे हरिये आनंद ओ चव आज रंगया खाड़ो रे हाड़ा बरागा जमोतिये रे सर्वेलियो शुभसाज हाड़ा बरागा जमोतिये रे सर्वलियो शुभसाज मेले राजने बधाविए वालो रंग बीनो व्रजराज आरे रंग बीनो व्रजराज सपर मोदाड़ो रे मुने मड़िया ते मोहन राय सपर मोदाड़ो रे मंगल गावो मानिनी रे अधिक करो मंगल गावो मानिनी रे अधिक करो उचा अपने काजे आविया चाली नटवर सुंदर सपर मोदाड़ो रे तोरण बांधो तोड़ले रे सुबग सजो क्षण कार तोरण बांधो तोड़ले रे सुबग सजो क्षणगार ब्रह्मानंद नानासने ब्रह्मानंद नानासने जाए वारणे वारम वार हरे जाए वारणे वारम वार બોલો સ્વામી નારાયણ ભગવાનની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય વાલા ભક્તજનો અત્યારે મહારાજની મહારાજ દીપમાળાની મધ્યમાં શોભી રહ્યા છે અહીંયા સંતો અને ભક્તો મહારાજને રિઝવવા માટે કીર્તન ભક્તિની તૈયારી કરી રહ્યા છે સર્વપ્રથમ મહારાજના મહામંત્રના નામનો ઘોષ કરીશું અને ત્યારબાદ દિવાળીના કીર્તનો અહીંથી પ્રારંભ થશે તો સર્વપ્રથમ મહારાજના નામની ધૂન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી

અને એ મહારાજની શોભા હતી. દીપમાળાને મધ્યે મહારાજના દિવ્ય દર્શન થઈ રહ્યા હતા ત્યારે મહારાજની સાથે પ્રેમાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, આ કવિ સંતો એના હૃદયના ભાવ છલકા વગર કેમ રહી? એટલે સંતોએ તરત મહારાજને વર્ણન કરતા મહારાજના સ્વરૂપને અંતરમાં ધારીને કીર્તન ઉપાડ્યા. દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી, એવા સુંદર કીર્તન મહારાજની આગળ ગાયા તો મહારાજ પણ રાજી થઈ ગયા. કીર્તન ચાલતા હોય, ભક્તો એને ભાવની સાથે ભળી અને તાળી વગાડતા હોય અને ચારે બાજુ આમ તો અંધકારની એને વચ્ચે દીવડાઓથી ઝગમગી રહી હોય અને દીવડા પાછા નિષ્કુળાનંદ સ્વામીએ ત્યારે કેવા કરેલા, એવું લખ્યું છે કે અલગ અલગ કલરના, હો અલગ અલગ કલરના, અહીંયા જો કાચની વચ્ચે છે, આમ પાછા ટમટમે છે, સિંહાસનમાં મહારાજ ઘડી એક આમ રાતા રંગમાં દર્શન થાય છે, ઘડીક નીલા રંગમાં દર્શન થાય છે, ઘડી કેસરા રંગના દર્શન મહારાજના થાય છે. આવો જ ક્યાંક નિષ્કુળાનંદ સ્વામીએ પણ હિંડોળ દીપમાળા પૂરી હશે અને એમાં આ કવિ સંતોએ કીર્તન ઉપાડ્યા હશે. અહીંયા પણ અમારે આનંદભાઈ કકાણી એ સુંદર દિવાળી આવી રે આજે મારે દિવાળી આવી એવું સુંદર કીર્તન ગાય છે. આપણે પણ મહારાજના દર્શન કરતા કરતા કીર્તનના ભાવની સાથે ભળી અને મહારાજને યાદ કરીએ. તો કીર્તન દિવાળી આવી. દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી, દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી, પૂજ્ય કૃષ્ણ કમલ દલ સજની, પ્રીતે સહિત પધરાવી રે દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી, ઇન્દ્રાલિક જોવાને આવ્યા, બારી રે દિવાળી આવી રે આજ મારી દિવાળી આવી દિવાળી આવી રે આજ મારી દિવાળી આવી આનંદ સ્વામી મહારાજ ની જય. સરસ આનંદભાઈ કકાણીએ આપણને દિવાળી આવી રે આજે મારે દિવાળી આવી આવું સુંદર કીર્તન સંભળાવ્યું. મહારાજના આ દિવાળીના ઉત્સવમાં વધામણી એમાં પ્રેમાનંદ સ્વામી ગાય છે કે પ્રેમાનંદના નાથની મૂર્તિ અંતરમાહી ભાવી. દીપમાળા મધ્ય મહારાજ બિરાજમાન હોય અને એ મહારાજના દિવ્ય દર્શન પ્રેમાનંદ સ્વામી કહે કે મને અંતરમાં ભાવી, એટલે અંતરમાં એટલી બધી ઘરી ગઈ તે બહુ એ ગમી ગઈ. આપણને પણ એ મહારાજનું સ્વરૂપ છે અંતરમાં બેસાડી દઈએ. આમ તો સંતોએ કીધું છે કે આ અંતઃકરણ આપણું છે ને એ અંધારપટ છે. કેવું છે? અંદર આવો અંધારપટ છે અને આ અમાસ જેવું અંધાર્યું. પણ એ અંધાર્યું હોય ને એમાં એક આવો દીવડો પ્રગટાવ્યો તો અંજવાળું થઈ જાય. એમ અંતરની અંદર મહારાજની મૂર્તિને જો પ્રગટ કરી દઈએ ને તો અંજવાળું અંજવાળું અંજવાળું થઈ જાય. તો એ પ્રગટ કેમ કરવી? તો આ કીર્તનના ભાવની સાથે ભળી મહારાજના સ્વરૂપને યાદ કરતા કરતા અંતરમાં બેઠાડતા જઈ તો એ મહારાજ આપણા અંતરમાં બેસી જાય તો પ્રકાશ પ્રકાશ થઈ જાય. તો એવું જ કીર્તન અત્યારે આજનો કયું કીર્તન? દિવાળીનો દન આજ. આજે દિવાળીનો દિવસ છે એટલે દિવાળીનો દન આજ એવો હસમુખભાઈ આપણે કીર્તન સંભળાવવા જઈ રહ્યા છે. તો એ કીર્તન આપણે ભાવ સાથે ભણીએ. દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન, દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન, દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન, દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન. ધન ધન આજ મંદિરો મારો, ધન ધન આજ મંદિરો મારો, ધન ધન આજ મંદિરો મારો, ધન ધન આજ મંદિરો મારો. પધાર્યા જીવન રે દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન, દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન. નિર્ભી મુખ શ્રી કૃષ્ણ જીવન નો, નિર્ભી મુખ શ્રી કૃષ્ણ જીવન નો, નિર્ભી મુખ શ્રી કૃષ્ણ જીવન નો, નિર્ભી મુખ શ્રી કૃષ્ણ જીવન નો. પ્રફુલ્લિત થયું મારું મન દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન, દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન. કેશર બીના કાન કુંવર પર, કેશર બીના કાન કુંવર પર, કેશર બીના કાન કુંવર પર, કેશર બીના કાન કુંવર પર. વારું તન મન ધન રે દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન, દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન. પ્રેમાનંદના નાથને ભેટી, પ્રેમાનંદના નાથને ભેટી, પ્રેમાનંદના નાથને ભેટી, પ્રેમાનંદના નાથને ભેટી. શીતલ થયું છે તન રે દિવાળી નો ધન રે આજ દિવાળી નો દન, દિવાળી નો ધન રે આજ મારે દિવાળી નો દન, દિવાળી નો ધન રે આજ મારે દિવાળી હરે કૃષ્ણ મહારાજની જય. સરસ હસમુખભાઈએ કીર્તન સંભળાવ્યું, દિવાળીનો ધન રે આજ મારે દિવાળીનો ધન. દિવાળીનો આ ધન્ય દિવસ એને વર્ણન કરતું, મહારાજના સ્વરૂપને વર્ણન કરતું એવું કીર્તન સંભળાવ્યું. પ્રેમાનંદ સ્વામી કહે કે પ્રેમાનંદના નાથને ભેટી શીતળ થયું છે તન. શીતળ એટલે ટાઢું ટાઢું થઈ ગયું. આ ભગવાનના ભગવાનને ભેટી અને એવું અમારા અંતરમાં ટાઢું ટાઢું થઈ ગયું એવું કીર્તન સંભળાવ્યું આપણને, અને આપણને પણ અંતરમાં ટાઢું કર્યું. હવે ભાઈ પ્રવીણભાઈ આપણને સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે, હું તો મગન થઈ મનમાય ભૂધર ભાળી રે. આવું સુંદર મહારાજના હરખથી વર્ણન કરતું એવું કીર્તન સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે. આ કીર્તન આપણે સાંભળીએ શ્રી પ્રવીણભાઈ હોરા. સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે, સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે. મગન થઈ મન માયા ઉદર ભાળી રે, હું તો મગન થઈ મન માયા ઉદર ભાળી રે. સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે, સુંદર શ્યામ સુહાવણ રે સુંદર સજગતી ચાલ, સુંદર શ્યામ સોહામરે સુંદર જગતિ ચાલ, સુંદર શોભાંગની તે રખે થઈ ચોરીહાર, સુંદર શોભાંગની હું તો નિરખે થઈ ચોરીહાર, સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે, નેણા મનોહર નાથ નારે હૈડે મનોહર સુભગ શ્યામળો નટવર નંદ સુભર મનોહર શ્યામળો વાલો નટવર નંદ કુમાર સખી હૈરમાયા દિવાળી રે હવે સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે આવું સુંદર કીર્તન પ્રવીણભાઈએ આપણને સંભળાવ્યું. કુંડળથી મામૈયા પટગર ગઢપુર આવ્યા અને બરોબર દિવાળીનો ઉત્સવ ચાલતો હતો. સંતોએ સુંદર દીપમાળા મંદિરમાં પૂરી હતી. ખોડાની ઉપર ઓસરીની કોરે લીમડાની નીચે અને લીમડાની ડાળે દીવડાઓ પ્રગટાવ્યા હતા અને એને મધ્યે મહારાજ અને સંતો બેઠા હતા અને કીર્તન ભક્તિ ચાલી રહી હશે. આનંદ કિલોલ ચાલતો હતો અને એ જ સમયે મામૈયા પટગર ઘોડી ઉપર અસવાર થઈ અને ગઢપુર દરબારગઢમાં પ્રવેશ કર્યો. પણ જેવો દરબારગઢમાં પ્રવેશ કર્યો ને પહેલાં તો ગઢપુરમાં પ્રવેશ કર્યો તો ટાઢું ટાઢું થઈ ગયું અને દરબારમાં પ્રવેશ કર્યો તો આ વાતાવરણ જોયું. અંધારાની વચ્ચે દીવડાઓ ઝગમગી રહ્યા હતા અને મહારાજને સંતોની કીર્તન ભક્તિ ત્યાં એને અહો અહો અહો એમ થવા માંડ્યું. અંતરમાં બોલવા માંડ્યા, અહો ઘોડી ઉપર બેઠા છે, ઘોડી ચાલી જાય છે અને દરબારની અંદર પ્રવેશ કરે છે, અહો અહો અહો એમ થવા માંડ્યું. અને એટલો બધો આનંદ વસોટવા માંડ્યો. એમાં એમાં એને સમાધિ લાગી ગઈ, ઘોડી ચાલી જાય છે અને સમાધિ લાગી ગઈ. એટલે નિમા પાર્ષદો બેઠા હતા મહારાજને આગળ દોડ્યા, દોડીને પકડી લીધા, હેઠા ઉતાર્યા, મહારાજની પાછે ઉપાડીને લાવ્યા, મહારાજની સામે બિરાજમાન ગીર્યા, સમાધિ ખુલી, મહારાજના ચરણમાં પડ્યા ને એવો આનંદ આનંદ થઈ ગયો. મહારાજે પૂછ્યું, કેમ આમ તમને આમ કેમ તમે પડી લડી ગયા? અરે મહારાજ, હું આવ્યો ને એવો તમારું ટાઢું ટાઢું થઈ ગયું, એમાં આ દરબારમાં પ્રવેશ કર્યો અને તમારી આ શોભા દીપની મધ્ય દર્શન કરતો હતો તો બહુ આનંદ આવ્યો. અને આમ જોયું ને તો આકાશમાં ખોડાની ઉપર બધી જગ્યાએ દેવતાઓનો ઠઠ, બધા દેવતાઓ તમારા દર્શન કરતા હતા અને દીવડા લઈને ઊભા હતા અને એ જોયા ને તો આમ મને બહુ આનંદ અહો થયું અને એમાં ભાવવેશમાં સમાધિ લાગી ગઈ. એટલે બધાને આ સાંભળીને અતિશય આનંદ થયો. મહારાજ જ્યારે દીપમાળા મધ્યે હોય અને ભક્તો પ્રેમથી કીર્તન મહારાજને આગળ ગાતા હોય એ સમયે દેવતાઓને પણ એ દર્શન દુર્લભ હોય એટલે એ પણ દોડી દોડી બ્રહ્માદિક ઈશ્વરો એ પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા માટે દિવ્ય સ્વરૂપે આવતા હોય છે. અત્યારે સ્વામી આપણને મહારાજના વધામણાનું ક્યાંક કીર્તન એક સંભળાવવા જઈ રહ્યા છે, પૂજ્ય નિર્ગુણદાસજી સ્વામી. તો વધામણાનું કીર્તન આપણે બધાને મોબાઈલમાં એપ્સ તો હશે મારા ખ્યાલથી. તો જીવનને જોવાને ચાલો સુંદરી એ કીર્તન ભુમાન સ્વામીનું છે અને રસિક રાગણીમાં એ પદ છે પેજ નંબર 58 ઉપર 58 ઉપર 229. જીવનને જોવાને ચાલો આ વધામણાના પદ છે, આપણે રસિક રાગણીમાં પણ લખેલા છે અને એપ્સમાં પણ છે. હે જીવનને જોવાને ચાલો સુંદરી, જીવનને જોવાને ચાલો સુંદરી, હે જીવનને જોવાને ચાલો સુંદરી, જીવનને જોવાને ચાલો સુંદરી. ઉભાયાવી વૃંદાવન મોંજારજો મોંજારજો મોંજારજો, આભૂષણ પહેરીને અંગે રોપતા, આભૂષણ પહેરીને અંગે રોપતા, આભૂષણ પહેરીને અંગે ઓપતા, આભૂષણ પહેરીને અંગે ઓપતા. હિંડળતા હૈ રે ધારી હાર જો હાર જો હાર જો, જીવનને હો જીવનને જોવાને ચાલો સુંદરી, જીવનને જોવાને ચાલો સુંદરી. તાલી જોરથી લગભગ બધાને રાત તો આવડી જાય, આપણી પ્રકૃતિ કદાચ શાંત હોય ને તો થોડીક ચંચળ કરવાની. ઉત્સવનો દાડો છે, મહારાજના આભૂષણ દિવ્ય પહેર્યા હોય, મહારાજ આપણા મંદિરમાં પધરાવતા હોય એવા ભાવના કરવાની. હે જેની તે જોતા તાયા પણ વાટડી, બોલો જોતી પણ વાટડી, એની તે જોતા તારા પણ વાટડી, આવ્યા તો કૃપા કરીને કાનજો કાનજો કાનજો, આવ્યા તો કરીને કાનજો કાનજો કાનજો, વાલોજી હો હે વાલોજી, વાય જાડે ઘેરી વાંસળી, વાલોજી વાય જાડે ઘેરી વાંસળી, હે વાલોજી વાય જાડે ઘેરી વાંસળી, વાલોજી વાય જાડે ઘેરી વાંસળી, જીવનને હો જીવનને જોવાને ચાલો સુંદરી, હો જીવનને જોવાને ચાલો સુંદરી. ઉભાયાવી વૃંદાવન મોંજારજો મોંજારજો મોંજારજો, જીવનને હો જીવનને જોવાને ચાલો સુંદરી, મહારાજ સાક્ષાત આપણે મંદિરમાં આવીને ઉભારી રહ્યા જોઈએ સુંદરી, એવી શ્રદ્ધા ને ભાવથી પૂજા વાત્ય બોલવાને ચાલો સુંદરી. બંસી સુણી મોહા પાય માંગુલા બંસી સુણી મોહા પાયા મોગલા બંસી સુણી મોહા પાય માંગુલા બંસી સુણી મોહા પાયા મોગલા સંભા જમુના જીનાજો નીરજો નીરજો વેતા સંભા જમુના જીના નીરજો નીરજો નીરજો ગાયું તો હો ગાયું તો ઉભી છે ત્યાગી તૃણને ગાયું તો ઉભી છે ત્યાગી તૃણને ગાયું તો ઉભી છે ત્યાગી તૃણને ગાયું તો ઉભી છે ત્યાગી તૃણને વચ્છો ભૂલી ગયા પેવો તે ખીરજો ખીરજો ખીરજો જીવન ને હ જીવન ને જોવાને ચાલો સુંદરી જીવન ને જોવાને ચાલો સુંદરી ભાયાવી જો જીવન ને હો જીવન ને જોવાને ચાલો સુંદરી ગોકુળવાસી ઓ હો ગોકુળવાસી ગોવાળા માં ખેલતા ગોકુળવાસી ગોવાળા માં ખેલતા ગોકુળવાસી ગોવાળા માં ખેલતા ગોકુળવાસી ગોવાળા માં ખેલને જોઈએનો મોકડો જાડીને નેણજો નેણજો જોઈએ નો મોકડી માડી નેણજો નેણજો નેણજો ભૂમાનંદ ના વાલા કેરા સાંભળો ભૂમાનંદ ના વાલા કેરા સાંભળો ભગવાનંદ સ્વામી એટલે આપણે દરરોજ જમાને જીવન થાળ આપણે બોલીએ છીએ એ જ પદ ના રચયિતા છે જોરથી ચલતી માં ભાઈ હે ભૂમાનંદ ના વાલા તેરા સાંભળો ભૂમાનંદ ના વાલા તેરા સાંભળો ભૂમાનંદ ના વાલા તેરા સાંભળો ભૂમાનંદ ના વાલા તેરા સાંભળો અતિ સુખ દાયક ભેણજો ભેણજો અતિ સુખદાયક ના ભેણજો ભેણજો ભેણજો જીવન ને હો જીવન ને જોવાને ચાલો સુંદર જીવન ને જોવાને ચાલો સુંદર ઉભાયાવી વૃંદાવન હે ઉભાયાવી વૃંદાવન મોજાજો મોજાજો આભૂષણ પહેરીને અંગે ઓપતા આભૂષણ પહેરીને અંગે ઈંડળતા હૈણે ધારી હારજો હારજો હારજો જીવન ને જોવાને ચાલો સુંદરી જીવન ને જોવાને ચાલો સુંદરી જીવન ને જોવાને ચાલો સુંદરી જીવન ને જોવાને ચાલો સુંદરી સ્વામિનારાયણ ભગવાનની જય વલ્લભ ભક્તજનો આજે આખો દિવસથી સવારથી માંડીને સાંજ સુધી તમે સરસ આ નવા વર્ષના દિવસોને મનાવી રહ્યા છો મહારાજને લાડકોડ કરીને રીઝાવી રહ્યા છો જો આપણા હૃદયમાં ભગવદ્ ગીતામાં પણ એ જ કીધું છે અને મહારાજે વચનામૃતમાં પણ એ જ કીધું છે જે કાંઈ આપણે સેવા કરીએ એમાં જો ભાવ અને શ્રદ્ધા ન હોય તો એ મહારાજને આપણી સેવા ગમતી નથી એમ શ્રદ્ધા અને ભાવથી આપણી સેવાનું મૂલ્ય વધી જતું હોય છે અને આપણો ભગવાનનો સંબંધ છે ને એ તાજો રહેતો હોય છે આપણા ગુરુ મહારાજ ઘણી વાર દ્રષ્ટાંત આપતા હોય, તમારા ઘરમાં ઇલેક્ટ્રિક પાવર હોય તો જ તમે લાઇટ ચલાવી શકો, એસી ચલાવી શકો, અહીંયા હીટર ચલાવી શકો. પણ એ લાઇટ પાવરમાં કંઈક થોડુંક ડિસકનેક્ટિંગ હોય તો, થોડુંક કંઈક બંધ બેસતું ન હોય, વાયરિંગમાં કંઈક ખોટકો હોય તો કંઈ ચાલુ ન થાય. એટલે આપણા અંતરમાં પણ શ્રદ્ધાની એક દોરી છે, એ અખંડ ભગવાનની સાથે જોડાયેલી હોય તો જ બધું કામ થાય છે. આ ભગવાનનો માર્ગ છે, એ અધ્યાત્મનો માર્ગ છે. અને દુનિયાની અંદર જ્ઞાન અને વિજ્ઞાન આ બે બહુ પ્રચલિત શબ્દ છે. જ્ઞાન એટલે શું? તો આજે આ પશ્ચિમની સંસ્કૃતિ છે એ જ્ઞાનની સંસ્કૃતિ, એ વિજ્ઞાનની સંસ્કૃતિ છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે એ અધ્યાત્મ જ્ઞાનથી ભરેલી સંસ્કૃતિ છે. અને એ કંઈક અમુક સિદ્ધાંતો ઉપર કામ કરે છે. એમ આપણે ભગવાનને પામવા હોય તો શ્રદ્ધા છે એ બહુ જરૂરી છે. સબરીબાઈની શ્રદ્ધા હતી તો ભગવાન કેટલી ઉંમરે મળ્યા? એના ગુરુએ કીધું હતું કે જ્યાં તને પ્રગટ ભગવાન મળશે. તો ક્યારે મળ્યા રામચંદ્ર ભગવાન? કે જ્યારે એને સંધ્યાકાળ હતો, જીવનમાં જ્યારે એનો મૃત્યુનો સમય આવ્યો ત્યારે ભગવાન આવ્યા. પાછા સબરીબાઈએ ભગવાનને કેવા બોર જમાડ્યા? પ્રવીણભાઈ કેવા જમાડ્યા? કેવા બોર જમાડ્યા? સબરીના બોર એઠા હતા, પણ પ્રેમ છે એ ચોખ્ખો હતો. અને આપણે કેવું હોય છે? આપણે થોડુંક ઊંધું હોય છે, એમ કે આપણો પદાર્થ બધા ચોખ્ખા હોય પણ પ્રેમ અજીઠો હોય છે. પણ કદાચ અહીંના ભક્તોનો પ્રેમ જરાય અજીઠો નહીં હોય એવી ચોક્કસ મહારાજને પણ ખાતરી થયેલી હશે. ત્યારે જ અહીંયા સંતો, મોટા સંતો બધાએ વિચાર કરીને આ સરસ ગુરુકુલ ક્ષેત્ર આપણને આપ્યું છે. ત્યારે ખૂબ ભક્તિભાવથી, આપણો પ્રેમથી ઘરે પણ આપણે ભગવાનને જો થાળ ન ધરાવતા હોય તો આજના દિવસે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવાની કે હું દરરોજ ઘરેથી નાના છોકરાઓને પણ રસોડામાં કાંઈ વસ્તુ બને તો એમને એમ ચાખવાનો હક નહીં, એમ ભગવાનને ધરાવ્યા પછી જ એને થાળની પ્રસાદીની વસ્તુ મળે એવી આપણે શ્રદ્ધાની ભેટ લઈને આજના દિવસે આપણે અહીંથી જશું. હવે ટાઈમ થોડોક જ છે ને, કે એકાદ કીર્તન લઈ લઈ અને પસંદ કરીશ. કઈ પસંદ કરીશ? એટલે આગળનું એક કીર્તન આપણે એક લઈ, રૂડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. મૂળજી મહારાજની સેવામાં હતા, મૂળજી બ્રહ્મચારી, એમની આ રચના છે. લગભગ બધાના ઘરે ગવાતું હોય છે. આજના નવ વર્ષના દિવસ ચાલે છે ત્યારે મહારાજે પ્રથમના વચનામૃતમાં કીધું છે કે ભગવાનના ભક્ત હોય એણે હાલતા ચાલતા ખાતા પીતા શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં દરેક બાબતે ભગવાનનું સ્મરણ નિત્ય રાખવાનું. ત્રણ સંદેશા આજે ભેટમાં લઈને જવાના છે. એક સેવા, બોલો તો ભક્તો, સેવા, હા ભગવાનને જમાડવા, એ તો સેવામાં આવી ગયું. સેવા, પછી સ્મરણ અને સદભાવના. ભગવાનના ભક્તનો પણ આપણને અવગુણ ન આવે એવી ભાવના આપણે રાખવાની, અને સ્મરણ સતત રાખવાનું, અને સેવા કરવાની. તો પેજ નંબર 51 ઉપર રસિક રાગણીમાં 203 કીર્તન નંબર, રૂડુ સ્વામિનારાયણ નામ નિત્ય સંભારી એ રે. હેલો, એપ્સમાં પણ હશે. રૂડુ સ્વામી, હે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડુ તાલી સંભારી, રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ. એક મિનિટ, આ ધૂન હાલતી હોય ને, આ કીર્તન હાલતું હોય ને તો હારે તાળી નો તાલ તાલ દઈને બોલીએ ને તો આપણને અંતરમાં આનંદ આવે. અને તાળી થોડીક જોરથી વગાડવાની. આ દિવાળીનો દાડી દાડી, દિવાળીનો અર્થ હું દિવાળી, દિવાળે દી છે ને, વળી જાય છે. અત્યારે કોરોના ના દી છે ને એ આપણે કાઢવા છે ને, એટલે વગાડીશું. તો તાળી એવી જોરથી, તાળી તાન દઈને, મહારાજ કીધું ને તાળી તાન દઈને વગાડવાની. એટલે આ તો આ ઉત્સવનો દિન છે એટલે બધાએ થોડી જોરથી તાળી સાથે તાન દઈને તાળી વગાડી અને ભાવ સાથે આ કીર્તન બોલશું. હે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે રે રૂડુ નારાયણ નામ નિત્ય સંભારિયે રે વાણી કરતા ઘરનો કામ ઘડી ન વિચારિયે રે વાણી કરતા ઘરનો કામ ઘડી ન વિચારિયે રે રોડો હે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે હે ધર્મ સૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા ધર્મ સૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા ધર્મ સૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા ધર્મ સૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા હરતા ફરતા હરિને હૈયે ધારિયે રે હરતા ફરતા હરિને હૈયે ધારિયે રૂડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે રે રૂડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે દુઃખ પડે દિલ કેરન થાવું સુખ મળે હર કાઈ ન જાવું દુઃખ પડે દિલ કેરન થાવું સુખ મળે હર કાઈ ન જાવું દુઃખ પડે દિલ કેરન થાવો સુખ મળે હર કાઈ ન જાવું સુખ પડે દિલ કેરન થાવું સુખ મળે હર કાઈ ન જાવું સદાય હિંમત હૈ હારિયે રે સદાય હિંમત હૈયે થી નવ ધારિયે રે રૂડુ હે હે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે રે રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે સંસાર છે સુખ દુઃખ ના તરિયા તેમ થકે તારી તોય કજ તરિયા સંસાર છે સુખ દુઃખ ના દરિયો તેમ તરી શકે કોઈ તરિયો સંસાર છે સુખ દુઃખ ના દરિયા તેમ તરી શકે કોઈ કજ તરિયા સંસાર છે સુખ દુઃખ ના દરિયો તેમ તરી શકે કોઈ જ તરિયો સંત સમાગમ કરીને મનને મારીએ રે સંત સમાગમ કરીને મનને મારીએ રૂડો બોલો રૂડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે રૂડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે રૂડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે વાળી કરતા ઘરનો કામ ઘડી ન હાસે રે વાળી કરતા ઘરનો કામ ઘડી ન વિસારિયે રે હે સ્મરણ કરતા સુખ જ થશે ફોગટ નો ફેરા ટળી જશે સ્મરણ કરતા સુખ જ થશે ફોગટ નો ફેરો ટળી જશે સ્મરણ કરતા સુખ જ થશે ફોગટ નો ફેરો ટળી જશે સ્મરણ કરતા સુખ જ થશે ફોગટ નો ફેરો ટળી જશે મોળજ કહે હે મોળજ કહે મહારાજ મુજને મારીએ મોળજી કહે મહારાજ મુજને તારીએ હે મોળજ કહે મહારાજ મુજને તારીએ મોળજ કહે મહારાજ મુજને તારીએ રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભારિયે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળ્યે સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળ્યે રે રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળ્યે વળતી કરતા ચરનો કામ ઘડી ન વિચારીએ રે વળી કરતા ઘરનો કામ ઘડી ન વિચારીએ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ભગવાનની જય અહીંયા આપણે દિવાળીના દીપોત્સવના કીર્તન ભક્તિ મહારાજને આગળ કરી હવે સંધ્યા આરતી તરફ જવું છે એ પહેલાં મહારાજને દીપમાળા મધ્ય મહારાજ બિરાજમાન છે મહારાજને ભક્તોએ ભાવથી થાળ ધરાવ્યો છે એટલે આ વાળું કહેવાય આખો દિવસ તો મહારાજ અન્નકૂટ જેમાં આ સાંજે વાળું કરવાના છે હા એટલે અત્યારે વાળું એટલે લગભગ તો બધાને ખબર નાના છોરાને ખબર ન હોય વાળું એટલે ડિનર એટલે ડિનર કરાવવાનું છે મહારાજને તો ત્યારે અહીંથી થાળ બોલાશે મહારાજને આમ એવી ભાવના કરીએ દીવડાની મધ્ય મહારાજ પ્રસાદ લઈ રહ્યા છે આપણે દર્શન કરતા હોઈએ અને દર્શન કરતા કરતા મહારાજને જમાડીએ મહારાજની બાજુમાં ઊભા ઊભા મૂળજી બ્રહ્મચારી ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ભાવથી જમાડતા હોય આપણે દૂરથી મહારાજના દર્શન કરતા હોય અને સંતોને આગ્રહ કરીને કહેતા હોય કે મહારાજને પીરસો જમાડો એ ભાવનાથી જમાડીએ વાળું કરો મહારાજ થાળ રસિક પ્રિયા વારુ કરો ઘનશ્યામ વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા વારુ કરો ઘનશ્યામ કમળ નયન નિજ જન મન રંજન કમળ નયન નિજ જન મન રંજન સંત જન સુખધામ રસિક પ્રિયા વારુ કરો ઘનશ્યામ વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા વારુ કરો ઘનશ્યામ કનક ભુવન મધ્ય મણિમય મંડપ પાજોટ દીધો ડાળી કંચન થાળ મહી ભોજન બહુવિધ તમજો જન સુખ તારી રસિક પ્રિયા વારુ કરો ઘનશ્યામ વારુ કરો ઘન ઘનશ્યામ રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ રોટલા પૂર્યા બાજરી જુવારના માખણ પૂરી દઉં જાજુ કઢિયલ દૂધના ભર્યા છે કઠોરા જમ જો શાક છે સ્વાદુ રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ વાળુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ લાપસી ચૂરમું જોડીને પીરસું દૂધ સાકર સુખ તારી ખીચડી ધીરે તાપે ચડેલી જમ જોની કુંજ બિહારી રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ વાળુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ તાજા દહીની કઢી બનાવી ધણે ઘીએ ચમકાવી મેથી પલક જાની ભાજી જમ જો તમ કાજે લાવી રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ વાળુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ સુંદર ઘેરી ગુંદાના વાસ પીલા ઘર મરિયો ગરમ ના મસાલે ભરિયા મરચા તરી છે મેં કાચરિયો રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ વાળુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ ચડું કરી જળ પાન કરો જીવન લિયો એલચી મુખ વાસ પાન બીડી તજ લવિંગ લેજો કર જોડી માગે દાસ રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ વાળુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ વાળુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળુ કરો ઘનશ્યામ સહજાનંદ સ્વામી મહારાજની જય માનસી પૂજા 2 મિનિટ મહારાજને હૃદયના ભાવથી ભોજન જમાડીએ સહજાનંદ સ્વામી મહારાજ ની જય. સંત પરમ હિતકાર. વાલા ભક્તજનો, આજે જે ઉત્સવ ઉજવો, સવારથી સાંજ સુધી ખૂબ ભક્તિભાવથી બધાએ ભક્તોએ સેવા કરી. આમ તો આ દિવાળીનો ઉત્સવ એટલે છેલ્લા 15 દિવસથી આપણા સેવક ભક્તો બાઈઓ ભાઈઓ બધાએ પોતપોતાના વિભાગમાં રહી અને દિવાળીનો ઉત્સવ વધારે દીપે એને માટે ખૂબ ભક્તિભાવથી પોતાનો અમૂલ્ય સમય કાઢી અને સેવા કરતા. અત્યારે અહીં જે દીપમાળા પુરાણી છે, આપણા બધાએ ઉત્સવની અંદર ડેકોરેશનની વિભાગની ટીમ છે, વિશાલભાઈ, હિતેશભાઈ, એ બધાએ વગેરે નાના મોટા એના સહકારમાં પણ ઘણા ભક્તો હોય છે. તો આ દીપમાળા છે એ ભક્તોએ તૈયાર કરી છે અને આપણને બધાએને મહારાજના દિવ્ય દર્શનનું સુખ સુખ મળે અને એને એના હૃદયમાં પણ ખૂબ ભક્તિ છે. મહારાજને પ્રાર્થના કરીએ કે આ બધાએ સેવકોના હૃદયમાં વધારેમાં વધારે મહારાજનું સ્વરૂપનું સુખ એને પ્રાપ્ત થાય, હૃદયમાં મહારાજનો આનંદ આવે, મહારાજમાં વધારે પ્રીતિ થાય અને પરિવારમાં સુખ શાંતિ, આ લોકની અંદર પણ બધી રીતે સુખ વધે એવી મહારાજના શ્રીચરણોમાં આપણે બધાએ પ્રાર્થના કરીએ. અને હંમેશા દિવસે દિવસે નવા નવા ઉત્સવો આવે અને ઉત્સવોમાં પણ ઉત્સાહથી નવીન પ્રકારનું આપણને આવું કલાઓ દ્વારા આનંદ આપતા રહે એવી ભગવાનના શ્રીચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. અને બસ હવે અહીંયા આપણે સંધ્યા આરતી તરફ જવું છે, ગોળી, અને ગોળી પછી સાંજ આરતીના દર્શન કરશું આપણે. તો સાંજ આરતી. હરી જગત માહી સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, બરમા મીટાવત ભારી હો, બરમા મીટાવત ભારી, જગત માહી સંત પરમ હિતકારી, પરમ કૃપાળુ સકળ જીવન, પર પરમ કૃપાળુ સકળ જીવન, પર હરિ સમ સબ દુઃખ હારી હો, હરિ સમ સબ દુઃખ હારી, જગત માહી સંત પરમ હિતકારી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી હો, રીત જગત સે ન્યારી, જગત માહી સંત પરમ હિતકારી, બ્રહ્માનંદ કહે સંત કી સોબત, બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલત હે પ્રગટ મુરારી હો, મિલત હે પ્રગટ મુરારી, જગત માહી સંત પરમ હિતકારી. પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ

आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नवीन जी मूत समान वर्ण रत्नोल सत्कुंडल शोभिकर्ण महाकिरीटाग्र मयूर पर्ण श्रीराधिका कृष्णमहं नमामि निधाय पाणी द्वितयेन वेणु निजादरे शेखर यातरेणु निनादयन्तं च गतौ करेणु श्रीराधिका कृष्णमहं नमामि शुद्ध हेमोज्ज्वल पीतवस्त्रम् कतारियूथम् च विनापि शस्त्रम् व्यतिकृतानेकसुरद्विडस्त्रम् श्रीराधिका कृष्णमहं नमामि अधर्मतिशादित साधुपालम् सधर्म वैरासुरसङ्गकालम् पादिमालं व्रजराजबाल श्रीराधिका कृष्णमहं नमामि भुवि प्रियारं वितरासकेलं राजेश्वरी रञ्जन कृप्रहेलं सन्दोलसत्कुङ्कुमचिह्नचेलं श्रीराधिका कृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तम् निजाश्रितानापद उद्धरन्तम् गोपगोपीरभिनन्दयन्तम् श्रीराधिका कृष्णमहं नमामि विश्वद्विषन्मन्मथ दर्पहारम् संसारि जीवाश्रयणीयसारम् सदैव सत्पुरुष सौख्यकारम् श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकम् नन्दादि सन्दर्शित दिव्यलोकम् विनाशित स्वाश्रित जीवशोकम् श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्प उत्तम मति निश्चय तव घनश्याम महात्म ज्ञान युत भक्ति तव एकांतिक सुखधाम मोही में तव भक्त पनो कामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हार तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम मो नाथ निरंतर दर्श तव तव दासन को दास एहि मांगु करि विनय हरि सदा राखिए पास हे कृपालु हे भक्त पते भक्त वत्सल सुन बात दया सिंधु स्तवन करी मांगो वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान काकू होय धड़ बर्तनो शिक्षा पत्र प्रमाण सौपत्रि में अति बड़े नियम एकादश जो ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित प्रो हिंसा न करनी जंत की त्रिया संग को त्याग मांस न खावत माद को पीवत नहीं बढ़ भाग विधवा को स्पर्शत नहीं करत न आत्म घात चोरी न करनी काहु की कलंक न कोई कुलगा निंदत नहीं कोई देव को बिन कपतो नहीं खात विमुख जीव के बदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में भरतो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सब हरि एकादश नियम में करी श्री हरि पद प्री